श्री परमात्मा ने नमः। पद्म पुराण स्वर्ग खंड अध्याय एक। आदि सृष्टि ना क्रम नु वर्णन। नमामि गोविंद पादारविंदम सदे निंदारानंद नमुत्तम माड्यम जगज्जनानाम हृदय सन्निविष्टम महाजनेकाय नमुत्तमोत्तम। हूँ भगवान विष्णुना चरण कमलों ने भक्तिपूर्वक प्रणाम करूँ छू, जे भगवती लक्ष्मी जी ने सदाए आनंद प्रदान करने वाला है, उत्तम शोभा संपन्न है, जेमनो संसार दरेक जीवन दरेक जीवना हृदय में निवास है, तथा जे महापुरुषों एकमात्र आश्रय ने श्रेष्ठ थी श्रेष्ठ है। ऋषि बोलिया, उत्तम व्रतनु पालन करनारा रोम हर्षण जी, स्वर्गखंड थी आगळना अंश रोम हर्षणजीए संभळाव्या छे, तेनी पहेलाना भाग तेमना पुत्रे संभळाव्या हता। तमे पुराणोना विद्वान तथा परम बुद्धिमान छो। आज पहला अमे तमारा मुखे पुराणोनी अनेक परम पावन कथाओ सांभळी छे। तमे आजे पण भगवाननी कथा वार्तामां ज रस धरावीए छीए, तथा आजे पण भगवाननी कथा वार्तामां ज रस धरावीए छीए। जीवोनो सौथी महान धर्म एज छे के जेथी तेमनी भगवानना भगवानमां भक्ति उत्पन्न थाय। तेथी हे सुतजी, तमे फरी अमने श्री हरिनी कथा संभळावो, केम के भगवत चर्चा सिवाय बीजी कोई वातचीत तो व्यर्थ छे। અમે સાંભળ્યું છે કે તીર્થોના રૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુજા ભૂતળ પર બિરાજમાન છે, તેથી તમે પુણ્ય પ્રદાન કરનારા તીર્થોના નામ કહો, એ પણ કહેવાની કૃપા કરો કે આ ચરાચર જગત કોનાથી ઉત્પન્ન થયું છે, કોના દ્વારા એનું પાલન થાય છે, તથા પ્રલયના સમયે કોનામાં લીન થાય છે, જગતમાં ક્યાં ક્યાં પુણ્ય ક્ષેત્ર છે, ક્યાં ક્યાં પર્વતો પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ, અને મનુષ્યના પાપ નષ્ટ કરનારી પરમ પવિત્ર નદીઓ કઈ કઈ છે, આ બધાનું તમે ક્રમશ વર્ણન કરવાની કૃપા કરો। સુતજીએ કહ્યું, દ્વિજવરો, પહેલા હું આદિ સ્વર્ગનું વર્ણન કરું છું, જેના દ્વારા ષડવિધ ઐશ્વર્યથી સંપન્ન સનાતન પરમાત્માનું જ્ઞાન થાય છે। પ્રલયકાળ પછી સૃષ્ટિની કોઈ પણ વસ્તુ શેષ રહી ન હતી, તે સમયે માત્ર જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ જ શેષ હતું, જે બધાને ઉત્પન્ન કરવા વાળું છે। બ્રહ્મ નિત્ય નિરંજન શાંત નિર્ગુણ સદા નિર્મળ આનંદ ધામ અને શુદ્ધ સ્વરૂપ છે। સંસાર બંધનથી મુક્ત થવાની અભિલાષા રાખનારા સાધુ પુરુષોને એને જ જાણવાની ઈચ્છા કરે છે, તે જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે સર્વજ્ઞ અનંત અજન્મ અવિકારી અવિનાશી નિત્ય શુદ્ધ અચ્યુત વ્યાપક તથા સર્વથી મહાન છે। સૃષ્ટિ એટલે સર્જનનો સમય ઉપસ્થિત થતા તે બ્રહ્મે વૈકારિક જગતને પોતાનામાં લીન જાણીને ફરી તેને ઉત્પન્ન કરવાનો વિચાર કર્યો, ત્યારે બ્રહ્મથી પ્રધાન મૂળ પ્રકૃતિની ઉત્પત્તિ થઈ, પ્રધાનથી મહતત્વની ઉત્પત્તિ થઈ, જે સાત્વિક રાજસ અને તામસ ભેદથી ત્રણ પ્રકારનું છે। આ મહતત્વ મૂળ પ્રકૃતિ દ્વારા બધી બાજુથી આવૃત છે, પછી મહતત્વથી વૈકારિક એટલે કે સાત્વિક, તેજસ એટલે કે રાજસ અને ભૂતાદિ રૂપ એટલે કે તામસ, ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો। જે રીતે મૂળ પ્રકૃતિ દ્વારા મહતત્વ આવૃત છે, તે જ પ્રમાણે મહતત્વથી અહંકાર પણ આવૃત છે। ત્યાર પછી ભૂતાદિ નામના તામસ અહંકારે વિકૃત થઈને ભૂત અને તન્માત્રાઓનું સર્જન કર્યું, ઇન્દ્રિયો તેજસ કહેવાય છે, તે રાજસ અહંકારથી પ્રગટ થઈ છે। ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા વૈકારિક કહેવામાં આવ્યા છે, તેમની ઉત્પત્તિ સાત્વિક અહંકારથી થઈ છે। તત્વનો વિચાર કરવા વાળા વિદ્વાનોએ મનને 11મી ઇન્દ્રિય કહ્યું છે। વિપ્રગણ, આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ ક્રમશઃ શબ્દાદિ ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે। આ પાંચે ભૂત પૃથક પૃથક વિવિધ પ્રકારની શક્તિઓથી સંપન્ન છે, પરંતુ પરસ્પર સંગઠિત થયા વિના તેઓ પ્રજાની સૃષ્ટિ કરવામાં સમર્થ ન થયા। તેથી મહત્વથી લઈને પંચભૂત સુધીના બધા તત્વો પરમ પુરુષ પરમાત્મા દ્વારા અધિષ્ઠિત અને મૂળ પ્રકૃતિ દ્વારા અનુગ્રહિત હોવાના કારણે પૂર્ણ રૂપે એકત્વને પ્રાપ્ત થયા. આ પ્રમાણે એકબીજા સાથે સંયુક્ત થઈને પરસ્પરનો આશ્રય લઈને તેમણે ઈંડાની ઉત્પત્તિ કરી. મહાપ્રાજ્ઞ ઋષિઓ આ પ્રમાણે ભૂતોથી પ્રગટ થઈને ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થયેલું તે વિશાળ ઈંડું પાણીના પરપોટાની જેમ બધી બાજુથી સમાન ગોળાકાર દેખાવા લાગ્યું. તે પાણી ઉપર સ્થિત થઈને બ્રહ્મા હરિણ ગર્ભના રૂપમાં પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુનું ઉત્તમ સ્થાન બની ગયું. સંપૂર્ણ વિશ્વના સ્વામી અવ્યક્ત સ્વરૂપ ભગવાન વિષ્ણુ સ્વયં બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને તે ઈંડામાં વિરાજમાન થયા. તે સમયે મેરુ પર્વત તે મહાત્મા હિરણ ગર્ભને માટે ગર્ભને ઢાંકનારા ઓરનું કામ આવ્યું. અન્ય પર્વત જરાયુ એટલે કે ઝેર એટલે કે ઓરના સ્થાનમાં હતા. જરાયુ ઝેર ઓરના સ્થાનમાં હતા અને સમુદ્ર તેની અંદરનું જળ હતો. તે અંડમાં જ પર્વત અને દ્વીપ વગેરે સમુદ્ર દ્વીપ વગેરે સહિત સમુદ્ર ગ્રહો અને તારાઓ સાથે સંપૂર્ણ લોક તથા દેવતા અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ સૃષ્ટિ પ્રગટ થઈ. આદિ અંત રહિત સનાતન ભગવાન વિષ્ણુની નાભિથી જે કમળ પ્રગટ થયું હતું તે જ તેમની ઈચ્છાથી સુવર્ણમય ઈંડું થઈ ગયું. પરમ પુરુષ ભગવાન શ્રી હરિ સ્વયં રજોગુણનો આશ્રય લઈને બ્રહ્માજી રૂપે પ્રગટ થઈને સંસારના સર્જનમાં પ્રવૃત્ત થાય છે. તે પરમાત્મા નારાયણ દેવ જ સૃષ્ટિ સમયે બ્રહ્મા થઈને સમસ્ત જગતની રચના કરે છે. તેઓ જ પાલનની ઈચ્છાથી શ્રીરામ વગેરે રૂપે પ્રગટ થઈને એની રક્ષામાં તત્પર રહે છે તથા અંતમાં તેઓ જ આ જગતનો સંહાર કરવા માટે રુદ્ર રૂપે પ્રગટ થાય છે. અધ્યાય એક સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.